એ શુદ્ધ પુષ્ટિ છે, ત્યાં કોઈ સાધન ક્રમ નથી. વાદળ ઘેરાઈ ગયા છે એવા કે હવે આ ફાટશે જ એમ, એમ શુદ્ધ પુષ્ટિજી ઉપર ભગવાનની જે કૃપા છે એ બીજી કંઈ વસ્તુને જોતી નથી, એટલે આપણે એનું કંઈક સ્વરૂપ આવું વિચારી શકીએ કે ભગવાન હવે પ્રગટ થવું છે, આ જીવોના માટે વાટ જોવાય એમ નથી. એમને કોઈ તપસ્યા કે એમને કોઈ તીર્થ કે જપ કે મંત્ર કે કાંઈ નહીં, આવીને એને ઠાકુરજી ઊભા થઈ ગયા છે કે હવે કરો તો મારી કૃપા છે, લઈ જાઓ તમે જેટલી લઈ શકો. એ આજે સ્થિતિ છે શુદ્ધ પુષ્ટિ જીવોની છે, જે વ્રજભક્તોએ એનો સાક્ષાત અનુભવ કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શુદ્ધાઃ પ્રેમણાઃ અતિ દુર્લભાઃ. એ જે શુદ્ધ પ્રેમવાળા શુદ્ધ પુષ્ટિ જીવો છે એ તો અતિ દુર્લભ છે. દુર્લભ એ અર્થમાં કે એ જાતની કૃપા પ્રભુની બધા જીવો ઉપર નથી થતી, અને જેમણે પ્રાપ્ત કરી છે એનું કોઈ રિપોર્ટિંગ કરવા આપણી પાસે ઊભા નથી રહેતા. એ અને પ્રભુ એમના સિવાય પછી બીજી દુનિયા કોઈ નથી રહી જતી. તો ખાસ કરીને આપણે ત્યાં એ પ્રણાલી રહી છે કે શુદ્ધ પુષ્ટિ જીવ જે છે એ અવતાર કાલમાં મુખ્ય રૂપથી શુદ્ધ પુષ્ટિ જીવો થયા, અને પ્રભુએ એમનો ઉદ્ધાર છે એ પોતાના પ્રમેય બલથી સ્વરૂપાનંદથી પ્રભુએ એને કર્યો છે. આ વિષય આપણે જોઈ ગયા. હવે એમાં જુઓ મિશ્ર પ્રકાર, મિશ્રની અંદર એક સામાન્ય વર્ણ છે પુષ્ટિનું. એ જીવાત્મા ઉપર ભગવાન ફરીથી એક વિશિષ્ટ કૃપા કરે છે. દાખલા તરીકે દુકાનદાર પાસે આપણે વસ્તુ લેવા જઈએ અને કાયમી કોઈ ઘરાક હોય એના ઉપર દુકાનદારની કૃપા થોડી વિશેષ રહેતી હોય, એટલે વજન કરે પછી વજનમાં રૂપિયા પ્રમાણે જે થતું હોય તે કરી અને પછી થોડુંક વધારે એમાં એ બતાવવા માટે કે તમે મારા માટે સ્પેશિયલ છો. અથવા કોઈ નવીન ગ્રાહક આવે અને એક કાયમી ગ્રાહક ત્યાં જાય, ઓલો એક જ વસ્તુની માંગણી કરે તો દુકાનદાર છે એ ભાવ તો એને નવો ગ્રાહક આવે એટલે જે રીતે કહેવું એ રીતે જ કહેવું પડે, પણ ઓલાને ઈશારો કરીને એમ કે જરા ઉજો, ઓલા પાસે જે એને મૂંડું હોય જેટલું પણ એ મૂંડીને પછી કાયમી ગ્રાહકને એમ કહેશે કે આ તો નવીન હતા, હવે તમને તો એ ભાવે અપાય નહીં ને, એટલે તમારા માટે સ્પેશિયલ છે એમ કરીને એને અલગ ટ્રીટમેન્ટ આપે છે. આ વિશેષ પુષ્ટિ છે, એક સામાન્ય પુષ્ટિ એમાં એક વિશેષ પુષ્ટિ થઈ, એટલે એક કિલો ઘઉં આપ્યા એની અંદર એક મુઠ્ઠી ઓર વધારે નાખી દીધી તો આ વિશેષ પુષ્ટિ થઈ ગઈ. એમ એક સામાન્ય વર્ણ પુષ્ટિ જીવ તરીકેનું, એ વર્ણની અંદર ભગવાનની કંઈક એક વિશેષ કૃપા જોડાઈ રહી છે. આ જાતનો જે જીવ છે એ મિશ્ર પુષ્ટિમાંનો પુષ્ટિ પુષ્ટિ જીવ કહેવાય છે. મર્યાદા પુષ્ટિજીવ એટલે પુષ્ટિ તરીકેનું સામાન્ય વર્ણ એનું છે, પરંતુ સાથે સાથે એના અંદર મર્યાદાનો કોઈક અંશ જોડાયેલો છે, એટલે આને બે રંગથી બતાવવાનો પ્રયાસ કર્યો છે, મર્યાદા અને પુષ્ટિ. મર્યાદા મિશ્ર પુષ્ટિજીવ છે. ધ્યાન રાખજો કે જીવ પુષ્ટિનો જ છે, એમાં મર્યાદાનો અંશ મિશ્રિત થયો છે, એટલે એનો જે રેશિયો છે એ યા તો 50-50 હોઈ શકે, પણ કદી પણ પુષ્ટિનો રેશિયો ઓછો નહીં થાય, 50 ઓછો નહીં થાય. 50% તો પુષ્ટિનો અંશ એમાં રહેવાનો જ, એવું નહીં થાય કે 51% અને 49% પુષ્ટિ હોય ને 51% મર્યાદા હોય, એમ નહીં. એટલે આની વિશેષતા છે કે આપણે એને પુષ્ટિ કહીશું. એ મૂળતઃ પુષ્ટિનો જીવ છે, મર્યાદાનો અંશ એમાં ભળેલો છે. તે જ રીતે ત્રીજો પ્રકાર પ્રવાહ પુષ્ટિનો છે, એટલે જીવ પુષ્ટિનો જ છે પરંતુ એમાં કંઈક પ્રાવાહિક અંશ જોડાયેલો છે. આ જે પ્રવાહ અને મર્યાદા છે, મર્યાદા માર્ગીય મર્યાદા કે પ્રવાહ માર્ગીય પ્રવાહ નથી સમજવાના, એવા ધ્યાન રાખજો, નહીં તો ફલના વચ્ચે વિસંવાદ થઈ જશે. જો મર્યાદાનો અંશ છે તો પછી એને ભગવત સ્વરૂપ પ્રાપ્ત ન થઈને અક્ષરાનંદ કે દેવતાઓનું સાયુજ્ય કે સ્વર્ગ કે આત્મસુખ અથવા તો ત્રૈવર્ગી ફલની પ્રાપ્તિ એને થાય એ ફલ ત્યાં એની લાઈન પકડાઈ જશે, પણ આ એ નહીં. અહીંયા જે મર્યાદા અને પ્રવાહ શબ્દનો પ્રયોગ જે થઈ રહ્યો છે એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે એને એ રીતે સમજો કે પુષ્ટ્યા વિમિશ્રાહા સર્વજ્ઞાહા, જે પુષ્ટિ જીવને ઉપર ભગવાન એક વિશેષ પુષ્ટિ કરી રહ્યા છે એ જીવોની અંદર એમની ભક્તિની અંદર એક વિશેષ ગુણ સર્વજ્ઞતાનો જોડાઈ જાય છે. જે સામાન્ય રીતે ભગવાનની સેવા કે સ્મરણ ભક્ત કરતા હોય છે એ પરંપરા અનુસાર કે ધર્મ બુદ્ધિથી કે કર્તવ્ય બુદ્ધિથી કે આદતને કારણે એમ લોકો સેવા સ્મરણ કરતા હોય છે. એ સેવા સ્મરણની અંદર એમની સેવાની જેટલી પણ ક્રિયાઓ છે એના પાછળના શું પ્રયોજન છે, શું ભાવના છે, શું કારણો છે, આ વિષયની એની કોઈ સમજ એ વ્યક્તિમાં હોય નહીં એવું બની શકે. તે જ રીતે જેની સેવા કરવામાં આવી રહી છે એ એનો ઉપાસ્ય કે સેવ્ય સ્વરૂપ જે છે એનું શું મહાત્મ્ય છે, એના શું ગુણ છે, એનું શું લીલા છે, આ વિષયમાં પણ કોઈ સમજ ન હોય એવું બને જ છે. તો મહાત્મ્ય અને સ્નેહ આ ભક્તિના જે બે મુખ્ય પક્ષો છે જેના વિના ભક્તિને આપણે અધૂરી ભક્તિ કહીશું કે ક્રિયાત્મિકા ભક્તિ કહીશું, એ પુષ્ટિ જીવના અંદર જ્યારે વિશેષ પુષ્ટિ થાય છે ત્યારે એ કમી નથી રહી જતી. એટલે પુષ્ટિ જીવ એવો છે કે જે ભગવત સેવા કે ભક્તિ સંબંધી જે કંઈ પણ ક્રિયા છે સેવા સ્મરણના રૂપમાં અથવા નવધા ભક્તિના રૂપમાં એ ક્રિયાને પણ પરિપૂર્ણ રૂપથી અનુસરી રહ્યો છે યથાર્થ રૂપમાં, એની એને પૂર્ણ સમજ પણ છે એટલે મહાત્મ્ય જ્ઞાન પણ પરિપૂર્ણ છે, અને સાથે સાથે એના અંદર ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ પણ સિદ્ધ છે. એટલે સમજ, મહાત્મ્ય જ્ઞાન, પ્રેમ અથવા ભક્તિનો ભાવ અને એ ભક્તિ અને સમજ અનુસાર ક્રિયા આચરણ, આ ત્રણે ત્રણ જેની અંદર છે એને પુષ્ટિ જીવ કહેવાય છે. આ ત્રણેય ગુણથી જે પરિપૂર્ણ છે એ પુષ્ટિ જીવ છે એમ સમજો. એના દ્રષ્ટાંત નારદજી, ઋષભદેવ, પ્રહલાદજી વગેરે ભક્તો એને વ્યાખ્યાકારોએ ગણાવ્યા છે. મર્યાદા પુષ્ટિ જીવ છે એમાં જે મર્યાદાનો અંશ છે એને ગુણજ્ઞ બનાવે છે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે પ્રભુના મહાત્મ્ય, પ્રભુનું સ્વરૂપ જ્ઞાન આ બધા વિષયમાં મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવની રુચિ એનું ઝોક વિશેષ હોય છે. પ્રેમનો અંશ છે એ મર્યાદા પુષ્ટિ જીવમાં પુષ્ટિ જીવ કરતાં ઓછો હોય છે, આ એનાથી એની પૃથકતા છે. સેવા સ્મરણ એ પણ કરે છે પરંતુ પુષ્ટિ જીવ હશે એ સમજ અને પ્રેમ સહિત ભગવત સેવા સ્મરણમાં પ્રવૃત્ત થતો હશે, મર્યાદા પુષ્ટિ જીવ હશે તો એની સ્થિતિ એનાથી ભિન્ન હશે. એ સમજ તો હશે અને મહાત્મ્ય તો હશે, ક્રિયા પણ હશે, પરંતુ પ્રેમનો જે અંશ છે એના અંદર પ્રભુની જ ઈચ્છાથી કંઈક ઓછો રહેશે. એટલે આપણે પ્રત્યેક ઘરમાં પુષ્ટિ માર્ગીઓના કોઈને નામ નહીં આપતા, કોઈને ટાઇટલ નહીં લગાડતા, પણ કહી રહ્યો છું સમજવા માટે આવી જાતની વેરાયટીઓ મળી જશે. હજી ઓર એક એક્ઝામ્પલ લઈ લો પ્રવાહ પુષ્ટિનું. પ્રવાહ પુષ્ટિ શ્રી મહાપ્રભુજી એને કહી રહ્યા છે કે જે ક્રિયારત છે એટલે જેના અંદર મહાત્મ્ય અને પ્રેમ આ બંને અંશો નહિવત છે અથવા નદારદ છે, માત્ર ક્રિયા કરી રહ્યો છે. સ્મરણ રૂપ હોય તો પણ ક્રિયાત્મક સ્મરણ, કીર્તન હોય તો પણ ક્રિયાત્મક કીર્તન અને સેવા હોય તો પણ ક્રિયાત્મક સેવા. એટલે જે ક્રિયા કરી રહ્યા હોઈએ એના સામે આપણા હૃદયમાં એક સ્વાભાવિક કોઈક લાગણી ભાવના પેદા થતી હોય, ચાહે ભક્તિ માર્ગ સંબંધી કોઈ ક્રિયા હોય કે મર્યાદા માર્ગ સંબંધી હોય, ચાહે લોકમાં કોઈ ક્રિયા કરતા હોઈએ તો એ ક્રિયા હોય, એટલે ભણવું, નોકરી ધંધો કરવું, ખાવું વગેરે, આ બધી લૌકિક ક્રિયા હોય, તો ત્યાં પણ ક્રિયાના કોરસ્પોન્ડિંગ કંઈ ને કંઈક લાગણી તો આપણા અંદર થતી હોય છે. પણ જે પ્રવાહી જેની પ્રકૃતિ છે એ મનુષ્યો એવા હોય છે, જેમ તમે જોતા હશો કે ગૃહિણી બહુ રૂચિથી રસોઈ બનાવે, કોઈ ઘરનો સદસ્ય છે એ ખૂબ સ્વાદ લેતા લેતા, એની ચર્ચા કરતા કરતા એ ભોજનનો આનંદ લેતો હોય, કોઈ વ્યક્તિ છે એ મૂંગો મૂંગો ખાઈ જાય, એને પૂછે ઓલી વિચારી પોતે પરિશ્રમ કર્યો એટલે એને મન થાય કે કંઈક બે શબ્દ કહે રખાણના તો ઉત્સાહ વધે એમ, તો કહો તો ખરા કેવું લાગે છે, સારું બન્યું છે કે નહીં. એનો તાત્પર્ય એ છે કેવું બન્યું છે એમ નહીં, સારું બન્યું છે એમ કહો. એ પ્રશંસાની કોઈક જાતના રિસ્પોન્સની અપેક્ષા રાખે છે. જો પૂછો તો એ કહે છે કે હા બસ સારું છે, કે ઠીક છે, હા બરોબર છે, આવું જોઈએ ને. હવે આમાં ભાતમાં દાળની અંદર કેવું હોય એમ શું કહેવાનું હોય, તો જેવા હોય એવા જ હોય એમ કહીને કંઈક અભિપ્રાય પોતાનો આપે. કેટલાક લોકો ભોજન કરનારા એવા પણ હોય કે એમને મીઠું વધારે થઈ ગયું હોય તો ખબર ન પડે, ન નખાયું હોય તો પણ ખબર ન પડે, એ ગાય ભેંસની જેમ ખાઈ જાય જે હોય તે, એમાં એમને કોઈ લાગણીનો અનુભવ જ ન થતો હોય. તો હવે આને શું નામ આપશો તમે? પુષ્ટિ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ નામ આપવું પડશે, કે જે ભોજનને પણ એક ક્રિયા સમજીને પેટમાં, જેમ આપણે ડબ્બાની અંદર નાખી દેતા હોય એ બધું, એમ કચરા પેટીની જેમ પેટમાં કંઈક ઠસી દેવો એટલું વજન, એવી રીતે એને જે ક્રિયારૂપમાં જમી જતો હોય તો પ્રવાહ પુષ્ટિ થયો હોય, કંઈક એ ઉત્તર આપી દેતો હોય, બહુ ઉમળકાથી ન આપે તો મર્યાદા પુષ્ટિ કહીશું આપણે. અને જે હોશે હોશે ખાતો હોય, રુચિ બતાવતો હોય, આજે આમ કર્યું, આમાં આવું કંઈક કરો તો વધારે આની અંદર સુધારો થઈ શકે, એનો સ્વાદ વધી શકે, એમ અનેક જાતની, અનેક પ્રદેશોની વાનગીની ચર્ચા કરતાં કરતાં ભોજન કરતો હોય, ક્યારેક પોતે પણ બનાવવાની અંદર સહયોગ થઈ રહ્યો હોય, તો આ કોઈક પુષ્ટિ પુષ્ટિનો પ્રકાર થયો, જ્યાં એ મહાત્મ્ય ગુણ સ્નેહ અને તેના અનુરૂપ ક્રિયા પણ ત્યાં પ્રકટ થઈ રહી છે. આવું દરેક ક્ષેત્રમાં આપણને જોવા મળી શકે. ભોજન તો એક દૃષ્ટાંત છે, પરંતુ દરેક ક્ષેત્રમાં તમને આવી જાતના ત્રણ ભેદો જોવા મળી શકે છે, જે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિની અંદર પણ સંભવ છે. ઘરમાં સેવા કરનારા હોય, ગૃહિણીઓની મોટે ભાગે એવી ફરિયાદ પોતાના જે પુરુષ વૈષ્ણવો હોય એમના માટે હોય કે ભાઈ કંઈક કૃપા કરો કે એ પણ સેવામાં ચણપસ કરતા થાય, જારી ભરતા થાય, કંઈક એમને કયો એમ. એ પાછા અમે બેઠા હોય ત્યારે જ આ બધી રામાયણ લઈને આવે, ઘરમાં તો કુંજાણે જે કરતા હોય તે કંઈક એમને કયો કે કંઈક નાય ઠાકોર હાથ પવિત્ર કરે એમ. આમ બધી રીતથી સહયોગી છે, કોઈ પ્રતિબંધ નથી, પણ કોણ જાણે કેમ કૃપા નથી થતી, તે પોતે નાવાનું મન થતું નથી, ચણપસ કરતા નથી, કંઈક કૃપા કરો કંઈક કયો, આવી રીતથી એ લોકો બિચારા પોતાની વ્યથા રજૂ કરતા હોય, એમને સન્મુખ કરવાની સદાશયથી. તો આ જે મનોવૃત્તિ છે એ કેવી છે? આવું કરતાં કરતાં કોઈક વ્યક્તિ પ્રવૃત્ત થાય પણ ખરો, પછી એમ કહે કે ના એમ નહીં, આપણે માલા માટે ફૂલ લઈ આવે, બહારથી આપણે મેવો કહીએ તો દોરતા લઈ આવે, સમારી પણ દે, માલાય બનાવી દે, પણ સેવા શૃંગાર ને કીર્તનનું ને કહીએ તો એમનું મન નથી થતું, એ પોતે નથી કરતા એમ પાછા કહે. તો તાત્પર્ય શું છે? ક્રિયાપરાયણતા છે, સમજ અને ભાવના નહીં હોવાને કારણે આનાથી વધારે કોઈ ભગવત સેવા સ્મરણ સંબંધી કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી. બીજી રીતે તમે જુઓ તો મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ છે, એના અંદર એવો પ્રભાવ જોવા મળી શકે કે એ પ્રભુના સન્મુખ કીર્તન કરી શકે, જપપાઠ ધૂપ કરી શકે, શાસ્ત્રનું અધ્યયન, ભગવદ્ વાર્તા, ભાગવત વગેરે શાસ્ત્ર છે એનું અવલોકન કરે, એમાં બધામાં એની વધારે રુચિ જોવા મળે. પરંતુ પ્રભુ સંબંધી વિશેષ વિશેષ કાર્ય સેવાના એના અંદર ઓર વિશેષ રૂપથી કોઈ મનોરથની સ્ફૂર્તિ થાય એવી જાતનું એ વ્યક્તિની અંદર જોવા ન મળતું હોય, જે ચાલી રહ્યું છે એમ, એ જ એના એ પરિપાટીથી કોઈ વધારે નહીં કરવું કે ઓછું નહીં કરવું, એ એક પરંપરાવાદી ધનીને ચાલે છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે કેટલાક પુષ્ટિજીવો છે એની સ્પીડ લિમિટ ભગવાને બાંધી રાખેલી છે, એવું હોઈ શકે કે એ ખટારાઓ, હેવી લોડેડ ખટારા પાછળ લખેલું ને સ્પીડ લિમિટ 40 કિલોમીટર, તો બિચારો ગમે તેટલું લીવર દબાવે પણ 40 થી બધાયેલી સ્પીડ હોય તો આગળ કેમ જઈ શકે, એ ન જ જઈ શકે. એમ કેટલાક પુષ્ટિજીવો ઉપર ભગવાનની વિશેષ પુષ્ટિ ન થઈ હોય તો એવા મર્યાદા પુષ્ટિજીવોના અંદર સ્નેહનું જે તત્વ છે એ ખૂટે છે, જે એન્જિનનું કામ આપે છે કે ફ્યુઅલનું કામ આપે છે, એને કારણે એ જીવાત્માના અંદર એવા ઉમળતા નથી આવતા કે ચાલો આવું કરીએ, ચાલો આવું કરીએ, ચાલો આવું કરીએ. પ્રભુ સંબંધી મર્યાદા પુષ્ટિજીવ છે, ગુણજ્ઞ છે, અને પુષ્ટિ જીવ છે જેમાં આ ત્રણેય ગુણો પ્રભુએ વિશેષ કૃપા કરીને એને ભરી દીધા છે, એટલે મહાત્મ્ય, સ્નેહ અને ક્રિયા, તદનુકૂળ ક્રિયા, તો એ પુષ્ટિ જીવ છે અને એ પરિપૂર્ણ છે. એમના દ્વારા થતી સેવા સ્મરણરૂપ જે કંઈ પણ ભક્તિ છે એ પ્રભુની કૃપાથી એટલી પરિપૂર્ણ છે કે એમાં પછી હવે વધારાના કોઈ પણ ધક્કાની એમને આવશ્યકતા નથી પડતી. એ એકાકી પણ ભગવત સેવા કરતા હોય તો પણ એટલી સરસતાથી, તન્મયતાથી એ પ્રભુ સેવાની અંદર તત્ચિત્ત રહી શકે છે. તો આ જે એના કેટલાક દૃષ્ટાંતો પણ બતાવવામાં આવ્યા છે, યદ્યપિ પ્રાચીન ભક્તો એના અધિકાર આપણે વિચારવા માટે સમર્થ નથી, પ્રાચીન વ્યાખ્યાકારોએ, આચાર્યોએ એના તરફ દિશા નિર્દેશ કર્યો છે, તો એમના ચરિત્રનું અવલોકન કરીને આપણે કંઈક વિચારી શકીએ છીએ. જેમ અર્જુન, ભીષ્મ, નવયોગેશ્વર આ બધાને મર્યાદા મિશ્ર પુષ્ટિજીવો કયા છે, શ્રુતદેવ, નિમિ, રાજા આ બધાને પ્રવાહ પુષ્ટિજીવના કક્ષામાં એમને બતાવ્યા છે. પણ આપણે અત્યારે એ રીતે સમજીને ચાલવું જોઈએ, સંક્ષેપમાં ફરીથી સમજી લો કે માત્ર ક્રિયા છે, સ્નેહ અને મહાત્મ્ય જેનામાં નથી એ પ્રવાહ પુષ્ટિ અવસ્થા છે અથવા તો પ્રવાહ પુષ્ટિનો જીવ છે. મહાત્મ્ય સહિત યત્કિંચિત ક્રિયા ભગવત સેવા સ્મરણ સંબંધી છે તો એ મર્યાદા પુષ્ટિનું સ્વરૂપ છે, અને મહાત્મ્ય જ્ઞાન, ભગવત પ્રેમ અને તદનુકૂળ ભગવત સેવા સ્મરણરૂપ ક્રિયા આ સાંગોપાંગ જેના અંદર છે એ પુષ્ટિ જીવ છે. મેં તમને શરૂઆતમાં એ વાત કહી હતી કે આ ગ્રંથમાં કોઈ કર્તવ્યનો ઉપદેશ શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો, માત્ર તત્વ, અવસ્થા, અધિકાર, યોગ્યતા, પાત્રતા શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. પણ અહીંયાથી આપણને કેટલીક વાતોને સમજી શકીએ છીએ વ્યવહારના સ્તર ઉપર. એ વાત છે મુખ્ય, જે આપણા પ્રત્યેક પુષ્ટિમાર્ગીના જીવન સાથે જોડાયેલી છે અને એ કેટલીક જાતના ક્લેશ, સંશય, વિવાદ પેદા કરે છે પરિવારમાં. સેવામય, ભક્તિમય પરિવાર એક જ માર્ગને અનુસરતા હોય તે છતાં પણ કે અનનેસેસરી કોઈ જાતની એકબીજાના માટે પ્રભુ સેવા સ્મરણને લઈને જે ખેંચતાણ છે એ ઉચિત નથી. કારણ શું કે જે સ્નેહ, મહાત્મ્ય અને ક્રિયા પરાયણ છે, ત્રણે ત્રણ ગુણોથી પરિપૂર્ણ છે, એના મનમાં એવો સદ્ભાવ પોતાના પરિવારજનો માટે જાગે કે